नमः प्रभु श्री सहजानंद सुख रूपा भक्ति धर्म सुत श्री हरि समरु सदायनुपा परम दयालु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम तम ने प्राणमु नमु वारम वार शीश अति सुंदर गोलोक मध्य अक्षर एवु जेनु नाम छे कोटि सूर्य चंद्र अग्नि समा प्रकाशक दिव्य धाम छे अति श्वेत सच्चिदानंद ब्रह्मपुर अमृत अपार परम पद आनंद ब्रह्म चिदाकाश कहे निर्दार एवा अक्षर धाम मा तमे रहो चो कृष्ण कृपाल पुरुषोत्तम वासुदेव नारायण परमात्मा परम दयाल परब्रह्म ब्रह्म परमेश्वर विष्णु ईश्वर वेद कहे वणी एह आदि अनंत नामे सुंदर मूर्ति श्यामणी क्षर अक्षर पर सर्वज्ञ छो सर्वकर्ता नियंता अंतर्यामी सर्व कारण ना कारण निर्गुण स्वयं प्रकाश सहुना स्वामी स्वतंत्र ब्रह्म रूप सदा मुक्त अनंत कोटि उपासे मणि अनंत कोटि ब्रह्मांड नी करो उत्पत्ति स्थिति ने लयवणी प्रकृति पुरुष काल प्रधान महतत्वाधिक शक्ति घणी तेना प्रेरक अनंत कोटि ब्रह्मांड नाता मेधणी एवा श्री कृष्ण किशोर मूर्ति कोटि कंदर्प दर्प हरो आप इच्छाए अवतरी युगो युग जनन कारज करो प्रथम मूर्ति धर्मती प्रकट्य पूरण काम नर नारायण नाथ जी तमे रया बदरिका धाम त्यार पछी वसुदेव देव की प्रकट्य मथुरा माया अनंत असुर संहार वा करवा निज सेवक निसाया त्यार पछी बड़ी जग मा अधर्म वाद्यो अपार भक्ति धर्म ने पीड़वा असुरे लिधा अवतार सत्यवात उत्थापवा अपवा उपदेश आवणा एवा पापी प्रकट थया घरो घर गुरु सघड़ा भक्ति धर्म भय पामिया रयु नहीं रेवा कोई ठामा त्यारे तमे प्रकटिया कौशल देश मगन श्याम नर नाट्यक धरी नाथ जी विचरो वसुधा माया अज्ञानी जे अभागिया ते ए मर्म न समझे काया समर्थ छो तमे श्री हरि सर्वोपरि सर्वाधार मनुष्य तन महाज्ञान घन जन मन जीतन हार महाधीर गंभीर गर्वा दया सिंधु દોષ રહિત કરુણા નિધિ કૃપાળુ કોમળ શુભ શાંતિ ગુણ સહિત ઉદાર પર ઉપકારી અતિ બળી સર્વદા સુખ ધામા દિન બંધુ દયાળુ દલના પરમાર્થી પૂરણ કામ જે જન તમને આશર્યા ભર્યા તેના ત્રિવિધ તાપ કાળ કર્મ માયાથી મુકાવી આપ્યું સુખ અમાપ પીડે નહી પંચ વિષય તેને જે શરણ તમારું આવી ગ્રહે કામ ક્રોધ લોભ મોહાદિક અધર્મ ઉર્માન વ્યરહે શૂન્યવાદીને શુષ્ક જ્ઞાની નાસ્તિક કુંડવામી વળી દેહ ના મત રૂપ અંધારું તે તમારે તે જે ગયું ટળી ઈશ અજ અમરાદી આપે યોગી મન જીતે નહીં દેહ તમારા પ્રતાપતિ નિજ જન મન જીત્યા કહી એવા સમર્થ શમ તમે બહુ નામી બાળ પ્રબળ છો નર નાટ્યક જન મનરંજન અજ્ઞાનીને આકળ છો નરતન માટે નાથજી સ્વામી રામાનંદ સેવિયા મહામંત્ર ત્યાં પામી પોતે સદગુરુ ના શિષ્ય થયા સહજાનંદ આનંદ કંદ જગવંદ જે હનુ નામ છે સમરતા અગ ઓગનાશે સંતને સુખ ધામ છે એવા નામ ને પામી આપે અકળ આ અવની ફરો તે દર્શન જાનને અનેક જીવના અગહરો એવા સમર્થ સ્વપ્રભુ શ્રી હરિ શુદ્ધ બુદ્ધિ દીજીએ નિજ દાસ જાણી દીન બંધુ કૃપાળુ કૃપા કીજીએ તવ ચરિત્ર ગાવા ચિત્તમાં ઉમંગ રહે છે અતિ શબ્દ સર્વે થાય સવડા આપ જો એવી મતી વળી સાચા સંતને હું લડી લડી લાગુ પાય કરો કૃપા ગ્રંથ કરતા વિઘન કોઈ ન થાય હરિજન મન મગન થઈ એવી આપજો આશીષ શ્રી હરિ ના ગુણ ગાતા સુનતા હર્ષવાદે હમેશ સર્વે મળી સહાય કરજો મન ધારજો મેર્યા અતિ પ્રકરણ સર્વે તેમ સુજે જેમ આર્કમાં આણુ ગતિ સંસ્કૃત પ્રાકૃત શબ્દે ગ્રંથ કવિએ બહુ કર્યા મનરંજન બુદ્ધિ મંજન એવી રીતે અતિ ઓચર્યા ગદ્યપદ્યને છંદ છપાય સાંભળતા બુદ્ધિ ગળે એવું જાણી આદર કરતા મન પોચે નહી પાછું વળે તેને તે હિંમત દીજીએ લીજીએ હાથ હવે ગ્રહી આ આદર કરું આ ગ્રંથનો પ્રતાપતા મારો લહી તમારા પ્રતાપ થકી આંગળો પર્વત ચડે તમારા પ્રતાપ થકી અંધને આંખો જડે તમારા પ્રતાપ થકી મુખો મુખે વેદ ભણે તમારા પ્રતાપ થકી રંક તે રાજા બણે એવો પ્રતાપ ઉર્ધરી આદરું છું આ ગ્રંથને વિઘ્ન કોઈ વ્યાપે નહીં સમરતા સમર્થને હરી કથા હવે આદરું સદમતિ શ્રોતા જે સાંભળે શ્રવણે સુનતા સુખ ઉપજે તાપ તન નાતે ટળે ભવ દુખ હારી સુખકારી સારી કથા અનુપજે પ્રકટ ઉપાસી જાનને સાંભળતા સુખરૂપ છે પ્રકટ ઉપાસી જાનને સાંભળતા સુખરૂપ છે ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણિ મધ્યે મંગલાચરણ કર્યું એ નામે પ્રથમ પ્રકરણ સહજાનંદ સ્વામી મહારાજની